سورہ حدید سورہ نمبر 57. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. شروع کرو چھو موٹا مہربان نے بہت دیالو اللہ نا نام تھی. سبح للہ ما فی السماوات والارض وهو العزیز الحکیم. آسمانو نے زمین ما جے کائیں چھے تے بدو اللہ نی پاکیزگی بیان کرے چھے انے اللہ خوبج طاقتور نے حکمت والو چھے. لہو ملک السماوات والارض یحیی ویمیت وهو على کل شیء قدیر. آسمانو تتھا زمین نی بادشاہ تینی چھے تے جیواڑے چھے ને તેજ મારે છે અને તેજ દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબુ ધરાવે છે. અલ્લાહ જ પહેલો છે અને અલ્લાહ જ છેલ્લો છે, તેમજ એ જ જાહેર છે તથા છુપો છે, ને અલ્લાહ દરેક વસ્તુનો پورے پورو جانکار چھے. هو الذي خلق السماوات والأرض في ستة أيام ثم استوى على العرش يعلم ما يلج في الأرض وما يخرج منها وما ينزل من السماء وما يعرج فيها وهو معكم તે એ જ છે કે જેણે આસમાનો તથા જમીનને 6 દિવસમાં બનાવી, પછી આસમાન ઉપર પોતાની સરકાર બનાવી. અલ્લાહ તે વસ્તુને સારી રીતે જાણે છે કે જે જમીનમાં દાખલ થાય છે, ને તેને પણ કે જે તેમાંથી નીકળે છે, તેમજ તેને પણ જાણે છે કે જે આસમાન પરથી ઉતરે છે, અને તેને પણ કે જે તેમાં ચડી જાય છે. ને જ્યાં પણ તમે હો છો તે તમારી સાથે જ હોય છે, અને જે અમાલો જે કરણી તમે કરો છો તે અલ્લાહ જોવે છે. આસમાનો તથા જમીનનો બધો અધિકાર કે હક તેને જ છે, અને બધા મામલાઓ તેની જ તરફ રજૂ કરવામાં આવે છે. તે રાત્રિને દિવસમાં દાખલ કરી દે છે, ને દિવસને રાત્રિમાં દાખલ કરી દે છે, અને તે દિલોમાંની વાતોથી પૂરેપૂરો જાણકાર છે. એ લોકો, તમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઈમાન લાવો, ને જે જે વસ્તુઓના તમને તેણે વારસ બનાવ્યા છે તેમાંથી તેની રાહમાં ખર્ચ કરો. પછી તમારામાંથી જે લોકો ઈમાન લાવ્યા ને તેની રાહમાં ખર્ચ કર્યો, તો તેમના માટે મોટો બદલો છે. ને તમને શું થઈ ગયું છે કે તમે અલ્લાહ પર ઈમાન નથી લાવતા? જો કે રસૂલ તમને તમારા પાલનહાર પર ઈમાન લાવવા માટે બોલાવ્યા કરે છે, અને વળી અલ્લાહ તમારી પાસેથી વાયદો પણ કરી ચૂક્યો છે. અગર તમે તે વાતને માનતા હો તો તે એ જ છે જે પોતાના બંદા મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પર સીધે સીધી નિશાનીઓ ઉતારે છે કે જેથી તમને અંધકારમાંથી પ્રકાશ તરફ કાઢી લાવે, યાની કે નાસ્તિકપણાના બેદીનીના અંધકારમાંથી ઈમાનની રોશની તરફ કાઢી લાવે. ને બેશક અલ્લાહ તમારા બાબતમાં મોટો મહેરબાન ને દયાવાન છે. ને તમને શું થઈ ગયું છે કે તમે અલ્લાહની રાહમાં ખર્ચતા નથી? જો કે આસમાનો તથા જમીનનો વારસો અલ્લાહનો જ છે. તમારામાંથી જેણે મક્કાની જીત પહેલા અલ્લાહની રાહમાં ખર્ચ કર્યો તથા જેહાદ કર્યો, ને જેમણે તે બાદ કર્યો, તે દરજ્જામાં મર્તબામાં એક સરખા કે બરાબર નથી. તેમનો દરજ્જો તે લોકો કરતા ઘણો મોટો છે કે જેમણે મક્કાની જીત પછી અલ્લાહની રાહમાં ખર્ચ કર્યો તથા જેહાદ કર્યો. જો કે અલ્લાહે સારા બદલાનો વાયદો તો બધાઓને કર્યો છે, ને જે કામો તમે કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે. જે કોઈ જે અલ્લાહને કર્જે હસના આપે કે અલ્લાહ તેના માટેનો બદલો કેટલાય ગણો વધારી દે, ને તેના માટે માનવંત બદલો પણ હોય, યાની કે જન્નત. જે દિવસે તું મોમિન મર્દો તથા મોમિન ઔરતોને જોશે કે તેમનું નૂર તેમની આગળ આગળ તથા તેમના જમણા હાથ તરફ દોડતું જતું હશે, ત્યારે તેમને કહેવામાં આવતું હશે કે આજે તમારા માટે વધામણી, આવકાર ને શુભ સમાચાર છે તે જન્નતોની, કે જેની નીચે નદીઓ વહે છે, તેમાં તમારું સદાનું રહેવાનું થશે. મહાન કામયાબી ને જીત તો એ જ છે. જે દિવસે મુનાફિક મર્દો તથા મુનાફિક ઔરતો યાની કે ઢોંગીઓ કે દાંભિક મર્દો કે ઔરતો ઈમાન લાવનારાઓને કહેશે કે અમારા માટે જરા થોભો કે જેથી અમે પણ તમારા નૂરના પ્રકાશમાંથી લાભ લઈ લઈએ. તો તેમને કહેવામાં આવશે કે તમે પાછા ફરી જાઓ ને બીજું નૂર ગોતી લો. પછી તેમની વચ્ચે એક દિવાલ ઊભી કરી દેવામાં આવશે જેમ એક બારણું હશે, જેના અંદરના ભાગમાં તો રહેમત હશે ને તેના બહારના ભાગમાં થોડે દૂર અઝાબ હશે. પછી મુનાફિકો મોમિનોને પોકારીને કહેતા હશે કે શું અમે તમારી સાથે ન હતા? તેઓ જવાબ આપશે કે હા હતા, પણ તમોએ પંડે જ પોતાને આફતમાં નાખ્યા ને મોમિનોના સંબંધમાં બલા ઉતરવાની વાટ જોતા હતા, ને તમે દીનની બાબતમાં શંકામાં પડ્યા રહ્યા અને તમને ખોટી આશાઓએ ધોકામાં રાખી મૂક્યા હતા. અહીં સુધી કે અલ્લાહનો હુકમ આવી પહોંચ્યો ને છેતરનાર શૈતાને તમને અલ્લાહની બાબતમાં છેતર્યા. માટે આજના દિવસે ન તમારી પાસેથી બદલા તરીકે કાંઈ કબૂલ કરવામાં આવશે અને ન તેમનાથી કે જેઓ નાસ્તિકો હતા, બેદીનો હતા, માનનારા ન હતા, ને તમારી જગ્યા જહન્નમની આગ છે, ને એ જ તમારો સાથી છે અને એ જ ખરાબ જગ્યા છે. શું તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા છે તે સમય નથી આવ્યો કે તેમના દિલ અલ્લાહની યાદ માટે તથા હકના સંબંધમાં જે કાંઈ ઉતર્યું છે તેના માટે નરમ બની જાય? ને તેઓ તે લોકોના જેવા થઈ ન જાય કે જેમને આ પહેલા કિતાબ આપવામાં આવી હતી, પણ તેમના ઉપર એક કાળ વીતી ગયો જેથી તેમના દિલ કઠણ થઈ ગયા ને તેઓમાંથી ઘણા ખરા નાફરમાન છે. આ જાણી લો કે બેશક અલ્લાહ જમીનને તેના મોત પછી ફરી પાછી જીવતી કરે છે. ચોક્કસ અમોએ તમારા માટે આયતોને નિશાનીઓ સાફ કરીને બયાન કરી દીધી છે કે જેથી તમે સમજો. બેશક ખૈરાત કરનાર મર્દો તથા ખૈરાત કરનારી ઔરતો તથા તેઓ કે જેમણે અલ્લાહને કર્જે હસના આપ્યું તેમના માટે તે બે ગણો ચોગણો કરીને પાછો વાળવામાં આવશે, ને તેમના માટે માનવંત બદલો પણ હશે. ને જે લોકો અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઈમાન લાવ્યા છે તેઓ જ તો તેમના પાલનહાર પાસે સિદ્દીક યાની કે સાચા કે સત્યવાદી અને શહીદ યાની કે અલ્લાહની રાહમાં માર્યા ગયેલા એનો દરજ્જો ધરાવે છે. તેમના માટે તેમનો બદલો પણ હશે અને નૂર પણ. ને જે લોકોએ નાસ્તિકપણું કર્યું તથા અમારી આયતોને જુઠલાવી તેઓ જહન્નમી છે. આ સારી રીતે સમજી લો કે દુનિયાની જિંદગી રમતગમત તથા શોભા ને અંદરો અંદર શેખી કરવા, પોતાની હાંકવા તથા માલ અને ઔલાદની વધારો કરવાની ઈચ્છા, એની સિવાય બીજું કાંઈ જ નથી. તેની મિસાલ વરસાદના જેવી છે કે જેનાથી પેદા થતી લીલોતરી ખેડૂતોને અજબમાં નાખી દે છે, ને પછી તે કરમાઈ જાય છે, ને પછી તેને પીળી પડે ગયેલી જુએ છે, ને પછી તે સુકાઈને ચૂરે ચૂરા થઈ જાય છે, ને આખિરતમાં સખત અઝાબ પણ સજા પણ છે. તેમજ મોમિનો માટે અલ્લાહ તરફથી બક્ષીશ, માફી તથા ખુશી પણ છે. ને દુનિયાની જિંદગી ધોખો કે ફરેબના સાધન સિવાય બીજું કાંઈ જ નથી. તમે તમારા પાલનહારની બક્ષિસ તરફ તથા તે જન્નત તરફ દોડો કે જે જન્નતની પહોળાઈ આસમાન તથા જમીન બેની પહોળાઈની બરાબર છે, કે જે તે લોકો માટે તૈયાર કરવામાં આવી છે કે જેઓ અલ્લાહ તથા તેના રસૂલો પર ઈમાન લાવ્યા છે. આ અલ્લાહની મહેરબાની છે, તે જેને ચાહે છે અતા કરે છે, ને અલ્લાહ મોટો ફઝલ ને મહેરબાની કરનાર છે. ان ذلك على الله يسير જે પણ કોઈ આફત જમીન પર કે તમારી જાત પર પડે છે તે એ પહેલા કે અમે તે હયાતીમાં ને મોજૂદગીમાં લાવીએ છીએ, યાની કે એક લખાણ જે લવહે મહેફૂઝમાં લખાયેલું મોજૂદ હોય છે, બેશક એ કામ અલ્લાહ માટે આસાન છે. આ એ માટે કે તમારા હાથમાંથી જે કાંઈ જતું રહે તેના માટે અફસોસ કરો નહીં, અને તેણે તમને જે કાંઈ આપ્યું છે તે માટે ફૂલાઈ જાઓ નહીં, અને અલ્લાહ દરેક ફખર કરનાર ને શેખીખોરને દોસ્ત રાખતો નથી. કે જેઓ પંડે ખુદ જ કંજુસાઈથી વર્તે છે ને લોકોને પણ કંજુસાઈથી વર્તવાનો હુકમ કરે છે, ને કોઈ મોઢું ફેરવશે તો અલ્લાહ સાચે જ પરવા કરતો નથી, તેમજ તસ્બીહ ને લાયક છે. સાચે જ અમોએ ખુલ્લીને સીધે સીધી દલીલો સાથે અમારા રસૂલો મોકલ્યા હતા, ને તેમની સાથે સાથે અમોએ કિતાબ તથા મિઝાન યાની કે ત્રાજુ ઉતાર્યા, કે જેથી લોકો ન્યાયસર ઇન્સાફ સાથે ચાલવા લાગે, અને અમોએ લોઢું ઉતાર્યું જેમાં સખત તાકાત છે અને લોકોના માટે ફાયદાઓ પણ, અને આ મકસદથી પણ કે અલ્લાહ જાણી લે કે તેને જોયા વિના તેની તથા તેના રસૂલોની કોણ મદદ કરે છે. બેશક અલ્લાહ મહાન તાકતવર અને બધું કરવાને શક્તિમાન છે. અને ચોક્કસ અમોએ નૂહને તથા ઇબ્રાહીમને પૈગંબર બનાવી મોકલ્યા હતા, અને અમોએ તે બંનેની ઔલાદોમાં નબુવત તથા કિતાબ ઉતારી હતી. પછી તેઓમાંથી કેટલાકોએ તો હિદાયત મેળવી, ને તેઓમાંથી ઘણા ખરા નાફરમાન હતા. પછી અમોએ તેમની પાછળ પાછળ તેમના જ ચીલે આવનારા બીજા રસૂલો મોકલ્યા, અને તેમની પછી અમોએ મરિયમના દીકરા ઈસાને મોકલ્યા, અને તેને અમોએ ઇન્જિલ અતા કરી, ને અમોએ તે લોકોના દિલોમાં કે જેઓએ ઈસા અલે ઇસ્લામની તાબેદારી કરી પ્રેમ તથા રહેમ કાયમ કરી દીધા અને રોહબાનિયત યાની કે સંસારને છોડી દેવો તેમણે ખુદ પંડે જ નવીન શરૂ કર્યો. તે અમોએ તેમના પર વાજિબ કર્યો ન હતો, પણ અલ્લાહની ખુશી હાંસિલ કરવા માટે તેમણે તેમ કર્યું હતું. પણ તેમણે તેનું એવું પાલન ન કર્યું જેવું કે પાલન કરવું જોઈએ. પછી અમોએ તે લોકોને કે જેઓ તેમનામાંથી ઈમાન લાવ્યા હતા તેમનો બદલો આપી દીધો અને તેઓમાંથી ઘણા ખરા હુકમનો ભંગ કરનારા રહ્યા. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહથી બીવો ને તેના રસૂલ મોહમ્મદ સલ્લાહો પર ઈમાન લાવો કે જેથી તે પોતાની મહેરબાનીનો બે ગણો ભાગ તમને આપે અને તમારા માટે એવું નૂર કાયમ કરે કે જેના કારણે તમે ચાલો તથા તમારા ગુના માફ કરી દે, ને અલ્લાહ મોટો માફ કરનાર તથા રહેમ કરનારો છે. આ એ માટે કહેવામાં આવે છે કે જેથી કિતાબ વાળા આ જાણી લે કે તેઓ અલ્લાહની મહેરબાનીના કોઈ ભાગ ઉપર કાબુ રાખતા નથી, અને એ કે મહેરબાની ફકત અલ્લાહના જ હાથમાં છે. તે જેને ચાહે છે અતા કરે છે, ને અલ્લાહ મહાન મહેરબાની કરનાર છે.